अर्थम अनर्थम भावय नित्यम नास्ति ततः सुखलेश सत्यम पुत्रादपि धन भाजाम इति सर्वत्रेषा विहितारीति व्रज गोविंदम व्रज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते अर्थम अनर्थम भावय नित्यम नास्ति ततः सुखलेश सत्यम पुत्रादपि धनभाजाम भीति सर्वत्र एषा विहितारीति। शंकराचार्य जी कहे छे के अर्थ एटले पैसो ए अनर्थकारी छे, एमां लेश मात्र सुख नथी। नास्ति ततः सुखलेश सत्यम, सत्यवाताज पुत्रादपि, पुत्रथी पण धनभाजाम धनपतियोने पण हमेशा भीति भय रहे छे। सर्वत्र एषा विहिता रीति, बधे आज रीति छे। पैसामां घणा अनर्थ रह्या छे એ વિશે આપણે બે ત્રણ પ્રવચનથી જોઈએ છીએ, સાંભળીએ છીએ। એમાં આપણે જોયું કે પૈસો આવે એની સાથે ચિંતા આવે, અનિદ્રા આવે, અજીર્ણ આવે, અશાંતિ આવે, ભોગ વિલાસ અને દુર્ગુણ દોષ પાપ આવે, ક્લેશ કલહ આવે। કેટલા થયા? છ। સાતમું છે એ અહંકાર આવે। પૈસો આવે એટલે અહંકાર આવે, સંસ્કૃત સાહિત્યમાં કીધું છે, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકેકમપી અનર્થાય કિમુ અત્ર ચતુષ્ટયમ। યૌવન ચાર ચીજ બતાવી, એ ચારમાંથી એકાદી હોય તોય ધનોજ પનોજ કાઢે। કેટલું ઊંધું ચતું કરે, એમાંનું પહેલું યૌવન એટલે જુવાની, બીજું ધન સંપત્તિ, ત્રીજું સત્તા, અને ચોથો અવિવેક। આ ચારમાંથી એકાદ હોય તો પણ આપણું બહુ જ ભૂંડું કરે છે। તો એકમાં ચારેય ભેળા થાય તો પછી શું કહેવું? એમ શાસ્ત્રકારો કે શું કરશે એ કાંઈ કહી જ ન શકાય, બ્રેક વગરની ગાડી, પેટ્રોલ ફૂલ ભરેલું, ચાલુ અને ડ્રાઈવર નહીં, એ શું કરે એનું કાંઈ નક્કી ખરું? યૌવન, યુવાનીમાંથી પસાર થયા છે બધાને ખબર હશે કે જુવાની શું કરે। આ જુવાન છોકરા છોકરીઓ યુવાનીના નશામાં, એનો દોષ નથી, જુવાનીનો જ દોષ છે। એ ઘરડા થાય પછી તો દાંત કાઢતા છે, કોઈ એને યાદી આપે કે તમે જુવાન હતા તે આવું કર્યું હતું, હે હવે જવા દે ને યાર. પછી એને હસવું આવે, કોઈની પાછળ આંસુ સાર્યા હોય, મરવા તૈયાર થયા હોય, બધું દાંત આવે. પણ એનો દોષ નથી, યૌવનનો દોષ છે. જુવાની જ આંધળા ભીત કરી નાખે. એટલે જે દીકરા દીકરીઓ તમે જુઓ છો ને, યુવાનીમાં જે ભૂલ કરી જાય છે, કાં તો મરી જવું પડે ને કાં તો આખી જિંદગી હિજરાવું પડે. ઘણા જુવાનીના નશામાં હિન્દુ હોય ને મુસ્લિમને પરણે, મુસ્લિમ હોય ને હિન્દુને પરણે, ઘણું એવું બધું થઈ જાય. પછી પસ્તાય, ઘણું બધું થાય. ઘણા લાલચમાં આવે ને ભાગી જાય ને પછી સાવ બેહાલ જીવન જીવે. ન પછી બાપને ઘેર પાછા ફરી શકે કે ન સામે ઘેરે રહી શકે. અને જુવાનીના નશામાં ન ભણવામાં ધ્યાન દે, ન પેલામાં ધ્યાન દે, અને પછી ક્યાંય ના ના રહે. નહીં તો ઘણા હોશિયાર હોય પછી આમ વિચારીને બોલતા હોય છે, એ વખતે મેં ભણવામાં ધ્યાન દીધું હોત, હા તો હું આઈએસ ઓફિસર હોત. હવે તમને આઈએસ ઓફિસરને પટાવાળા તરીકે હવે કોઈ રાખતું નથી. એટલે આ સાંભળીને તમારે યુવાનીમાં ધ્યાન રાખવાની વસ્તુ છે કે આ બધા યુવાનીના રંગઢંગ છે. એટલે યુવાની છે એ શું ન કરે, અવિવેક શું ન કરાવે. અવિવેક એટલે આ કરવા જેવું ના ન કરવા જેવું, આ સાચું ના ખોટું, એનું જેને ભાન નથી તો પછી તો શું કરે, એનું કાંઈ નક્કી કરું. એક સિંહ ઘરડો થઈ ગયો જંગલમાં. ઘરડો સિંહ પણ ખાવા તો જોઈએ. એની વૃદ્ધાવસ્થાનો લાભ લેવાનો વિચાર કર્યો એક શિયાળે. શિયાળ લુચ્ચું પ્રાણી, એને જો કે દરબાર ઘરડા થઈ ગયા છે. એટલે ધીમે ધીમે બહુ જ પેલું કરીને પછી એ સિંહની પાછે પહોંચ્યું. મીઠી વાણીમાં સિંહને વશ કર્યા કે માલિક, તમારી અવસ્થા થઈ, તમારે આમ રખડવું પડે રોટલા માટે, એ મને ઠીક ન લાગે. એના કરતાં એક કામ કરું, તમે નિરાયતે ગુફામાં બેસો રાજા મહારાજના ઠાઠ માટે, હું શિકારને તમારી પાસે લઈ આવું. પેલા તો બહુ સારું, બસ તમારે જમી લેવાનું, વધ્યું ઘટ્યું મને રોટલો નાખી દેવાનો, મારે પૂરું થઈ જાય અને તમારું પેટ ભરાય. હા વાંધો નહીં કે હું તને ખાવા આપીશ. હવે આવી રીતે શિયાળ જે ત્યાં એવું કંઈ મળી જાય એને ભોળવીને ગુફામાં લઈ આવે, એટલે ત્યાં ડાલા મથો બેઠો જ હોય એ ઘરડો, તો પાછો સિંહ એનો કંઈ પંજો જેમ તેમ તો ખમી શકે નહીં કોઈ, બેને ખાવાનું મળે. એમાં શિયાળ ભટકતું હતું કોઈને જાળમાં સપડાવવા, એમાં ગધેડો ભટકાઈ ગયો. એટલે શિયાળે કીધું કે ગર્દભભાઈ, ગરજે ગધેડાની બાપ કેવો પડે. રમૂજમાં કહે છે ને, એક જણો રસ્તામાં હાલો જતો હતો અને કેળાની છાલ પર પગ આવ્યો, લપસી ગયો, લાંબો થઈ ગયો, સૂઈ ગયો, દંડવત કરતો હોય ને એમ લાંબો થઈ ગયો, સામે બરાબર ગધેડો ઉભેલો, એના પગ પાસે આમ હાથ રહી ગયા. એકમાંથી એક મહિલા બેન નીકળ્યા, એટલે એમણે કીધું, ઓહો બડે ભૈયા કા પેર છૂ રહે હો, બડે ભૈયો કા પેર પડે હો, તો ઓલો પીડ્યો પીડ્યો કે હા ભાભી. એટલે ગધેડાને ફોસલાવ્યો કે જુઓ તમે છે ને મારી સાથે આવો, ને હું એક તમને ગુફામાં લઈ જાઉં. હા, ત્યાં છે ને હવે સિંહ છે ને એ હરિભજન જ કરે છે, પણ ત્યાં મારું શું કામ છે? અરે દર્શન કરીએ પાપ ટળી જાય, આપણે પગે લાગીને વિયો આવવાનું. બોલો કે મેં કઈ પાપ જ નથી કર્યું. પાપ કર્યું હોય તો સિંહે કર્યા હોય, મેં તો શું કર્યું? હું તો હાવ સુકા રાડા ભરડું છું. ઓકે, તમને ખબર નથી આવા પર્વના દિવસ હોય, ધનુર્માસ ચાલતો હોય ત્યારે પગે લાગવાનું ફળ મળે. અને એ શું છે, એ રાજી થઈ જાય અને આપણે એની સાથે દોસ્તી હોય તો તમને જંગલમાં કોઈ હેરાન ન કરી શકે. એ ખરું, એટલે હેરાન ઘણા કરતા હોય છે. હા, તો રાજા સાથે દોસ્તી હોય છે જે આવરો જાવરો રાખવાનો હોય તો તમને કોઈ પછી કનડે નહીં. એ સાર, ચાલ હું ભેળું છું, લે આવ્યો. આ ગધેડો જેવો ગુફામાં ગરવા ગયો ને ત્યાં ઓલો તો તૈયાર જ બેઠો હતો. એ આમ કર્યો અને પંજો ઊંચો કર્યો ને ગધેડો સમજી ગયો આ હરિભજન કરે એવો નથી, એમ ઊભી પૂછડીએ ભાગ્યો. વોંચી વોંચી કરતો ગયો. શિયાળે માલિકને બહુ ઠપકો દીધો, લઈ આવું છું, જરીક ધીરજ નથી રહેતી. હજી ઓલો દરવાજામાં આવ્યો નહીં ત્યાં લાંબો હાથ કરી ગયા. આવવા દેવો જોઈએ, બેસવા દેવો જોઈએ, પછી નિરાયતે ક્યાં ને તમારે તમારું કામ કરાતું? તમને મોટા થઈને મારે તમને આવું કેવું પડે? ભાગી ગયો ને, માંડ માંડ સમજાવીને લાવ્યો હતો. હવે હું બીજી વાર લઈ આવું છું, ધીરજ રાખજો. હા, કે હવે નહીં એવી રીતે ઉતાવળ કરો. પાછો ગયો, શું થયું? જવા દે ને યાર, એ ક્યાં હરિભજન કરે એવો છે, એ તો મારી નાખે માંડ માંડ બેચ. એવું નથી, એ તો તમે એની પાસે આવ્યા એમાં એને એટલું બધો આનંદ થયો, ઉત્સાહમાં આવી ગયા. તે તમને આશીર્વાદ દેવા માટે આમ એને જરા ઉત્સુકતા થઈ, એટલે તમે એમ માન્યું મારી નાખે. એવું જ લાગે ને યાર, આમ આમ કર્યું તે આમ. એ તમે એ બધા સિંહને જોયા હોય ને એવા, એટલે તમને એવો ભ્રમ થઈ ગયો. બાકી એવા આ નથી, હું ભેળો જ રહું છું ને. જો એ મારી નાખતો હોય તો મન નો મારી નાખે. હા, એ વાત એ સાચી. હા, તો પછી એમાં ક્યાં કોઈને લાગે છે કાને નાને 50-50 હશે. હલો, એની યારે જો મારે દોસ્તી છે, મને કોઈનો આંગળી ચીંધી શકે. તમે ચાલો, તમને કોઈ વનમાં કોઈ બોલાવી ના શકે. મન પડે તે હરો ફરો ચરો જલસા કરો. હાલો લ્યો આવ્યો. આ વખતે સિંહ આમ ખરેખર હરિભજન કરતો એવો થઈ ગયો. ગધેડો આવ્યો, શિયાળ પગે લાગ્યો, એમ પગે લાગ્યો. એ પગે લાગવા માથું નમાવ્યું નમાવ્યું, ઉપર ગયો સીધો. ફેરવીને સિંહ પંજો માર્યો, પતાવી દીધો. અવાજે બિચારો કરી શક્યો નહીં, બસ મારીને વીખી નાખ્યો. એટલે સિંહ પછી માર્યા પછી હાથ પગ ધોવા માટે બાથરૂમમાં ગયો. એટલે હાથ પગ ધોઈને જમવા પહેલા હાથ પગ ધોવા પડે ને, એટલે હાથ પગ ધોઈને આવ્યો. ત્યાં ગધેડાના કાન નહીં અને નાક નહીં, ઓલું શિયાળું ખાઈ ગયું. કૂણું કૂણું હતું ને તો ખાઈ ગયું. તો સિંહ આવીને એને જોઈ ગયો, એટલે આને તો કાન ને નાક ક્યાંય ગયા? તો કે હતા જ નહીં માલિક. કેમ? નાક કાન હોય તો એક વાર છૂટ્યો બીજી વાર આવે? એને નાક કાન હોય તો એક વાર બેચ્યો તો બીજી વાર આવે ના આવે, પણ અવિવેક કરાવે. એટલે જેને વિવેક નથી, અનુભવ ગમે તેટલા થાય તો એ જ રસ્તે પાછો જાય. હવે એવો અવિવેક હોય એ જીવનમાં શું કરે? ન કરવાનું કરે. અને વિવેક છે એ સત્સંગથી આવે છે. એટલે ટૂંકું સૂત્ર સમજો ને, જેના જીવનમાં સત્સંગ નથી એ શું કરે એ કાંઈ કહેવાય. ત્રીજો, સત્તા, પાવર કરપ્ટ્સ એ મેન. સત્તા માણસને બગાડે છે. કોઈ સત્તા ન હોય ત્યારે માણસ નોર્મલ લાગતો હોય, પણ તમે કોઈને નાની મોટી સત્તા આપો એટલે તરત જ ફરક પડી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, સામાન્ય માણસ આખી જિંદગી જેટલું પાપ ન કરે ટોટલ, આખી જિંદગીમાં, એટલું વડોદરાનો રાજકુંવર એક દિવસમાં કરે. મોટા માણસો આવું હોય કે, કારણ કે સત્તા છે, સત્તા બહુ જ ભૂંડું કરે, પાપ કરે, માણસને બગાડે. અને ચોથું ધન સંપત્તિ, હાથમાં પૈસો આવે એટલે ઘણા ખેલ કરાવે છે, પૈસાનો નશો ચડી જાય છે. આ દારૂ ને તો બધું પીએ પછી ચડે, પણ આ પૈસો એવો છે ખિસ્સામાં ખોસો ત્યાં નશો ચડે. ખિસ્સામાં નાખો નહીં તોય ભલે, પણ આમ જોવો ને તોય આમ 1000 રૂપિયાની થપ્પી જોઈ પડી હોય તો આમ જોવો તોય કંઈક થાય, નશો જ ચડે, દ્રવ્ય છે. દ્રવ્ય નકામું છે સાવ એવું તો આપણે નથી કહેતા, પણ એની સાથે થોડો વિવેક શીખવાની જરૂર છે. એક દરબાર હતા, દાંત તૂટતો હતો એટલે ડૉક્ટર દાંતના ડેન્ટિસ્ટ પાસે આવ્યા. હવે ડેન્ટિસ્ટની ખુરશીઓ તો તમે જોઈ છે, ક્યારેક કોઈની ભેળા ગયા હોય તો એવી લાંબી એમ ખુરશીઓ હોય, ઓજાર બજાર રહી ગયા હોય, મોટા મશીનો આમ આવી ગયા હોય. દરબાર પહેલી વાર આવ્યા દવાખાનામાં, જૂનું મશીન એટલે આમ હોર્સ પાવર ને બધું બહુ સારું, પણ હવે સમય જતાં થોડો ખૂટક્યો થાય. ડૉક્ટર ખુરશી ઉપર બેસાડ્યા, તપાસ્યું, દાઢને આમ આમ જરીક ટકોરો માર્યો. ડૉક્ટર કે આ ખેંચીને કાઢી નાખવી પડશે. હે, કાઢી નાખવી પડશે એમ? સારું. ડેન્ટિસ્ટ ઓલા આવા આવા મોટા પકડ હોય, ઓજાર ને બધું આમ તૈયાર રાખીને બેગ ખોલ્યું, આમ હાથમાં પકડ ને એવું બધું મીંડા લેવા, લે દરબાર ઢીલા પડી ગયા. બાજુમાં એને અરે જીવલો સેવક હતો, એ જીવલા ઓલા પકડ નાખીને ખેંચશે? એ કે દરબાર એ તો એમ જ ખેંચે ને, કેમ ખેંચે, આમ આમ થોડો નીકળે હાથે એમ. દરબાર હાવ ઢીલા પડી ગયા. ડૉક્ટર કે કેમ હા તમે પકડ આમ લાંબુ કરો છો ને, મને કંઈક થાય છે? પણ હવે કાંઈ ના થાય, એમ કરો મને એક પેગ એક ગ્લાસ પીવાઈ દો, પાણી નહીં શરાબ, એક પેગ પી લેવા દો ને, પછી તમારે જે કરવું હોય છૂટ છે તમને, વાંધો નહીં આપો બાપુ ના આપો. કે એમનો સેવક હતો, એમને તો પેક બનાવી આપ્યો, પીધો, માર્યો ખોખારો ભાઈ, પૂળો પૂળો મૂછ્યું ઠોકાવીને મીડા ખોખારા મારવા. હે જીવલા, કોની માયા હવા છે, હુઠ ખાધી છે મને અડે હવે, લાય તલવાર લાય તું. ડોક્ટર ઢીલો પડી ગયો, એલા ભાઈ દેતો નહી તલવાર, હા તે એમ આપણને કોઈ અડી જાય. ડોક્ટર કે સેવક, હા બાપુને લઈ જાઓ, ઉતરી જાય પછી લઈ આવજો. હવે જો ના પીવે તો દરબાર ઢીલા પડી જાય, પીવે તો ડોક્ટર ઢીલો પડી જાય. એટલે સંપત્તિ ન હોય તોય માણસ ઢીલો પડી જાય, ને હોય તો નશામાં એટલો બધો ચૂર થઈ જાય બીજા ઢીલા પડી જાય. એટલે નશો ચડી જાય છે, અહમ સેજે આવી જાય છે, એનાથી બચવાનું છે. સંપત્તિ આવે છતાંય માણસ નમ્ર બને એ જરૂરી હોય છે, તો ઘણા અનર્થોથી બચી જાય. પણ એ બહુ ઓછા હોય છે, તો સૌને બધા તમે બેઠા છો પૈસાવાળા એસો, ભલે આમ એ તો આમ ઢાંકણું ખોલ્યું ન હોય કોઈ, એટલે બાકી એનો અહમ ગુણ દર્શાવે નહીં એવું તો બહુ ઓછા ને તમે ચડી જાય, ચડી જાય. સત્તા ને પૈસો આવું છે એ તો કોઈએ જરા બતાવ્યા ન હોય એટલે ખબર ન હોય. ગરીબ હોય ને 5 ગાડીઓ દઈ દો તો શું કરે, ખિસ્સામાં હોય ને દે તો છે ને. તો વડોદરામાં સાવ પેલો ગરીબ હતો ને મંગળજી, મંગળીઓ કહેતા, બેઠો બેઠો માળા કરતો, ખાવાના કપડાના ઠેકાણા નહીં. ગોપાળાનંદ સ્વામી આવે અને મંગળીઓ બેઠો બેઠો માળા કરતો હોય, એ સ્વામીને દયા આવી ગઈ. એ બિચારો ભજન કરે છે અને સાવ એટલો બધો દરિદ્ર. એટલે એકવાર બોલાવીને માથે હાથ મૂક્યો, મંગળિયા શ્રીજી મહારાજ સારું કરે, જાઓ અમારા આશીર્વાદ છે. અરે સ્વામી બહુ સારું, મા બાપ શું કમળ ફર્યું, થોડા દાડાની અંદર પાંદડું ફર્યું. તે વડોદરાના ગાયકવાડ સરકારે કાંઈક નાનો મોટો હોદ્દો આપ્યો લ્યો એને, કાંઈક એવું કામ થઈ ગયું કે ગમે તે કોઈ અધિકારી ગમે તે મને હોદ્દેદાર થઈ ગયો, બે ઘોડાને ઘોડા ગાડીમાં ફરે, હારે ત્રણ ચાર સૈનિકો સિપાયો, કપડાં ફરી ગયા, મોજડીઓ આવી ગઈ ચટાકેદાર, માથે સાફો આવી ગયો, કાંડે બાંડે ઘરેણાઓ, મારો મંગળજી ભાઈ થઈ ગયા. એમાં ફરતા ફરતા પાછા ગોપાળાનંદ સ્વામી આવ્યા, એટલે પાછો સેજે દર્શને તો આવે, એ ઘોડાગાડીની સાથે સૈનિકો, મોજડીઓ, વસ્ત્રો, સુવર્ણના સોનાના બટન હોય જવા ઉપર આવ્યા. સ્વામીને પગે લાગવા ગયા, સ્વામી કે લે મંગળિયા તું ક્યાં આવ્યો? એ મંગળિયો કીધો અને ભાઈને ખોટું લાગ્યું. મને સ્વામી બધાની વચ્ચે મંગળિયો કે બનેલી ઘટના છે ને? લ્યો હરે, અમારે બધા મોટા માણસો હોય ને આવડી મોટી સભાનું, વડોદરા રાજ મને માન દે ને ગોપાળન સાહેબ મને મંગળિયો કે છે જીવ જો, આ તો એને ઢાંકણું ઉઘાડ્યું, આપણને કોઈ ઉઘાડ્યું નથી, બાકી સૌને એમ છે કે મને મંગળિયો કે. એટલે પછી મજા તો ના આવી, પણ જતા જતા પુરુષાનંદ સ્વામીને મંગળજીભાઈ કે સ્વામીને કેજો, ભલામણ કરી કે ગોપાળાનંદ સ્વામીને કેજો કે જરા બોલવામાં વિવેક રાખે. ઓહો, બોલવામાં વિવેક રાખે સ્વામીને કેજો, આ બધાની વચ્ચે મને મંગળિયો કે ઠીક ન કહેવાય. કે પુરુષાનંદ સ્વામી સમજી ગયા કે જીવનું ભૂંડું થયું. વાત એ સાચી, પૈસો ને સત્તા બે ભેળા થયા, ચાર ની તો વાત જવા દો, બે ભેળા થયા, એકે ભૂંડું કરી નાખે તે બે થયા. પુરુષાનંદ સ્વામી એ પછી ગયા એટલે કીધું, સ્વામી મંગળજીભાઈ એને તમે મંગળિયો કીધો એ બહુ ઓલું થયું, વિવેક રાખે સ્વામીને કહેજો, તો બીજી વાર દર્શન આવવાનું ગમે. સ્વામી કે સારું, એમને મંગળજીભાઈ કહેશે. કે બસ એટલું બોલે કે પૂરું થઈ જાય ને? હે, 27માં વચનામૃતમાં પ્રથમમાં શ્રીજી મહારાજ કહે છે કે એવા મોટા સંત છે આખા બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને નેત્રના પ્રકાશ કરનારા, પગમાં હાલવાની શક્તિ મૂકનારા એવા છે, અનંત જીવોની ક્રિયા કરવાની શક્તિ પૂરનારા એવા મોટા સંત છે. એની આગળ આ મચ્છરિયા જેવું કહેવાય, મચ્છરિયાની કંઈક ગણતરી હોય, એ કરડે તો હલાવી દે. આની તો શું ગણતરી આવા મોટા પુરુષ પાસે. બરાબર, એટલું બોલ્યા, સારું મંગળજીભાઈ કહેશું, એટલું ત્યાં તો પૂરું થઈ ગયું. શું થયું ને, પાછું બધું વાંકમાં આવ્યું, બધું ઉડી ગયું, હતો એવો ને એવો બધું જપ્ત થઈ ગયું, ચીથરે હાલ થઈ ગયો. પછી પાછો આવીને મંદિરે મંગળિયો થઈને બેઠો, એના એ ચીથરે હાલ પસ્તરો, એની એ દારૂણ દશા, હાથમાં એ જ ગૌમુખી મેલી ગયેલી માળા, થાંભલે બેઠો બેઠો ભજન કરે. ગોપાળાનો સ્વામી આવ્યા એટલે પાછો આમ ઘરે જઈને આવતો હોય ને, પગે લાગવા ગયો એટલે સ્વામી કે આવો આવો મંગળજીભાઈ આવો. બોર બોર જેવડે આંસુ પડી ગયા, સ્વામી મને મંગળજીભાઈ નહીં, મને મંગળિયો કયો. સ્વામી હસ્યા પણ કાંઈ બોલ્યા નહીં. પછી એકલો પડ્યા ને મંગળિયો, પછી પુરુષાનંદ સ્વામીએ કીધું એ કે મંગળજીભાઈ ન મને સ્વામી મંગળિયો કયો. હા લેને મંગળિયા, જો તે દિવસે તે થોડુંક જ વિચાર્યું હોત ને તો આ દશા ન થાત. શું તારી ઉંમર કેટલી થઈ પુરુષાનંદ સ્વામી કે? 30-35 વર્ષ થયા. તો તારાથી ડબલ ઉંમર ખબર ખરી કે નહીં સ્વામીની? એ હા 60 આસપાસ. તો એમ તારા કરતાં મોટા કે નહીં ઉંમરમાં? તો કે હા મોટા હો. અને તું જાતીય જ્ઞાતિએ કણબી પટેલ? હા. એ જ્ઞાતિ એ બ્રાહ્મણ ખરા, એમ મોટા કે નહીં? હા મોટા હો સ્વામી. અને તું જા, તું ગૃહસ્થ અને એ સાધુ ત્યાગી, એમ તારાથી મોટા કે નહીં? સ્વામી હાળી હાથ વાર મોટા. બસ જો આમ વિચાર્યું હોત ને તો તને જરાય અહમનો કોંટો ન આવત કે મને મંગળિયો કીધો, તો તને આ કંઈ ન થાત. પણ હવે તે કાંઈ વિચાર્યું નહીં તો આવી દશા થઈ ગઈ. હવે રાજીપો મેળવવો કઠણ છે, પણ જીવને સત્તા અને પૈસો આવે ને એમાં જો કોઈ સાધુ સંતો ભગવાનના ભક્તો જો કાંઈ કહી નાખે તો વાત બહુ પૂરી પડી થઈ જાય છે. સાવ કાંઈ ન કયો ત્યાં સુધી છે એ તો સૌ સૌનો ભાઈ વિચાર કરો. સાચવા પડે એને કોઈ દી સાચા સંબંધો કહેવાય નહીં, અને જે સાચા સંબંધો હોય એને ક્યારેય સાચવા પડતા નથી. આ તો અમે અહીંયા બેઠા છીએ એટલે અમને ખબર હોય, જીવનમાં થોડો એટલો અનુભવ હોય. એ મોટા ભાગના હરિભક્તોને છે જે આપણે સાચવા જ પડે, કે જો વળી થશે વળી ભજન કરે છે સત્સંગ કરે છે છે જે આવે છે એ બંધ થઈ જાય, આમ નમ પાર પડી જાય તો બહુ ભલો ભલો એમ. પણ વચનામૃતમાં મહારાજ તો એમ કહે છે કે સાત સાત ખાસડા મારે તોય ત્યાંથી પાછો ન પડે, તો જેવું સંતનું કલ્યાણ થાય એવું એ ખાસડા ખમનારનું થાય એવું કીધું છે. એટલે એનો અર્થ એવો નથી જે આવે એને માથામાં ખાહડા મારવા એવું નથી, પણ એવા વેણ કંઈ કહેવાય જાય, કોઈલું કહેવાય જાય, પ્રસંગો છે તો સમજી રાખે તો વાંધો ન આવે. માન મૂકવા આવ્યા છે, માન લેવા નથી આવ્યા, એટલું તો ધ્યાન રાખે તો સારું છે. પણ પૈસો આવે એટલે બધું થાય. તો એ પૈસો આવે ને છતાં સુખી હો તમે, અને છતાં એનો ઉપાય શું કે માણસનું પેલું ન થાય? એ જ ઉપાય કે પૂર્વની સ્થિતિ સંભાળી રાખે. મંગળિયાએ પૂર્વની સ્થિતિ સંભાળી રાખી હોત તો જાપાનમાં એક સચિવ પ્રધાનમંત્રી, ત્યાંના રાજાના બહુ માનીતા, જાપાનના સમ્રાટના, અને બહુ એનો આદર માન કચેરીમાં. પણ અમુક ખણખોદ્યા હોય ને એટલે એમણે રાજાને બહુ ધીમેકથી વાત કરી કે મહારાજ આ પ્રધાનમંત્રી સારા છે, રાજ્ય માટે સારા છે, તમારા માટે બધી વાત સાચી, પણ એક એની હેબિટ ટેવ એ સમજાતી નથી ને એમાં ઘણું ગુચપુચ ગુચપુચ થાય છે. શું એ કચેરીમાં આવે છે ને ત્યારે એની પાસે એક અલાયદી ઓરડી છે ને એમાં એક પેટી છે, પેટી છે ને એ પેટીને એની સાથે કંઈક એની નિસ્બત છે. જાય ત્યારે પહેલાં એ રૂમમાં જાય છે ને પેટી ખોલે છે, એટલે સાંભળવા એવું મળ્યું છે કે એમાં કંઈક ચોરી છુપીથી બધી વસ્તુઓ, હીરાન માણેક ને આવું બધું ગમે તે કંઈક આડાવડું થાય છે. તમે વિશ્વાસ રાખો છો પણ અમારે કહેવાની ફરજ છે. સમ્રાટ કે એવું બને નહીં, આ તો કેટલો જેન્ટલમેન છે. તો કે એ અમે જાણીએ છીએ પણ હવે આ તો લોકવાયકા છે, અમે તમને વાત પહોંચાડી પછી તમારે જે સમજવું હોય તે સમજો, અમે તો તમારા રાજના હિતની વાત છે, અમારે કાંઈ ઈર્ષા નથી, અમારે કાંઈ પેલું નથી. એટલે સમ્રાટને એમ થયું, એને તપાસ કરાવી તો કે હા એ આવે ને જાય ત્યારે એક ઓરડીમાં તો જાય જ છે ને, પેટી તો છે જ અને ખોલે જ છે અને બહુ સમય વિતાવે છે એમાં. પછી સમ્રાટને મનમાં ડાઉટ શંકા પડી ગઈ કે હવે અચાનક જવું. એમાં એ જેવા ઘરે ગયા પાછળ જ સમ્રાટ પહોંચ્યા અને સચિવને ખબર પડી કે લો હો હો તમે માલિક આવ્યા? હા બેઠો બેઠો બેસાડ્યા, આગતા સ્વાગતા થઈ. પછી કીધું કે પ્રધાનજી મારે તમારે ક્યાં એવી રૂમ છે ને જ્યાં તમે બેસો છો ને એમાં પેટી એક રાખી છે ને એ બધું મારે જાણમાં આવ્યું છે તો મારે એ જોવું છે. મહારાજ એમાં તો તમે ન જાઓ તો સારું, મારી ઈચ્છા પણ નહીં, એમાં તો મારો ખજાનો છે મારી નાખ્યા, એમાં તો મારો છૂપો ખજાનો છે. હા તો મારે ખૂબ છૂપો ખજાનો જ જોવો છે. ના મહારાજ હું કોઈને બતાવતો નથી, મને નહીં બતાવો, આ તો રાજ આજ્ઞાનું ઉલ્લંઘન થશે. અત્યારે રાજા તરીકે હું તમને હુકમ કરું છું મારે જોવું છે. મહારાજ રાજા તરીકે તમે હુકમ કરતા હો તો મારે તમને ખજાનો બતાવવો પડે, બાકી એક બહુ સુહૃદ નાતે આવ્યા હો તો હું તમને મનાઈ કરું છું, પણ એક રાજ આજ્ઞા છે તો ચાલો પધારો. લઈ ગયો રૂમમાં, બારણું ખોલ્યું, સાવ જૂની પુરાણી એક પેટી હતી, જૂનું પુરાણું તાળું હતું. પેટી ખોલી, અંદર જૂના પુરાણા સડી ગયેલા બે જોડી કપડાં, બળખાઈ ગયેલી થાળી, કાચનો કાંઠા તૂટેલો ગ્લાસ, એકાદ બે કટોરી, એક નાનું દોરડું અને જૂની ટોપી પાઘડી જે પહેરતા. આ સરંજામ. સમ્રાટ કે આ તારો ખજાનો હતો? કે મહારાજ, હું રાજ કચેરીમાં આવું ત્યારે આનું દર્શન કરું, રાજ કચેરીમાં રાજકાજ પતાવી આવીને પણ આનું દર્શન કરું, કારણ કે આ મારી પહેલાની સ્થિતિ આ હતી અને એમાંથી હું અત્યારે મહાસચિવ થયો છું, એટલે મને ક્યારે અહંકાર ન આવે ને મને ક્યારે અહંકારના માનમાં હું કોઈ ગરીબને દુખવી ન દઉં એના માટે સતત આ મારી પૂજા જે ગણો તે આ મારી પહેલાંની આવી સ્થિતિ હતી, એટલે મારે ગરીબોનું આપનું રાજનું એનું સતત મને અનુસંધાન રહે કે હું અહીંયા હતો ને ક્યાં પહોંચ્યો, કાળી મજૂરી કરતો પેટ ભરતો ને એમાંથી આગળ જતા જતા પાંદડું ખુલ્યું ને ક્યાં પહોંચ્યો, આખા જાપાન રાષ્ટ્રનો મુખ્ય સચિવ હું. પણ મહારાજ ફાટી જવાય એટલું છે આ બધું, આટલા બધા ગરીબાઈમાં આટલે પહોંચ્યા હોય, પણ આ જોઉં છું ને એટલે બધો અહમ નીકળી જાય છે. કેવો બુદ્ધિવાળો કહેવાય. એ જ વાત મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં કરી, ખાવા ન મળતું હોય, એક મણ અનાજ પછી ખાવા મળે એમ કરતાં એક ગામનો રાજ આવે, 5 ગામનો રાજ આવે, 50 ગામનો રાજ આવે, 100 ગામનું મહારાજ કે રાજ ગાવે, અરે આખી પૃથ્વીનું રાજ આવે તોય પહેલાં જેવો ખાવા નહોતું મળતું ત્યારે જેવો દિન આધીન વર્તતો હતો એવો ને એવો આખી પૃથ્વીનું રાજ આવે તોય પણ દિન આધીન વર્તે એના ઉપર કે મહારાજ અમે બહુ રાજી થઈએ છીએ. એટલે અને સાધુ હોય તોય ભગવાન જેવા ઐશ્વર્ય આવે તોય ફીટી ન જાય, મનાવવું પૂજાવવું હું કંઈક છું એમ કરીને પછી આમ તેમ એ થઈ જાય એ તો એ નહીં, પણ સત્સંગનો દાસ રહે અને પેલી પ્રતિષ્ઠામાં ડૂબે નહીં તો મહારાજ કે એવા જે સંત છે એના ઉપર ભગવાન અતિ રાજી થાય છે. પણ આ બે ગ્રહસ્થો અને સાધુ માટે આ બધું કઠણ છે. તમારે જેમ પૈસો આવતો જાય, સાધુ સંતોને જેમ લોકો માનતા જાય એમ પછી એમ થાય કે મારે કોના બાપની હાડી બહાર, કાંઈ નહીં કહેતા, આપણે નોખો સંપ્રદાય ઊભો કરશું હું, આપણે કોણ માનનારા તો છે જ ને, એટલે બધું થઈ જાય એવું. એટલે આ બહુ છે, એટલે એ વસ્તુ ન થાય તો ભગવાન એના ઉપર રાજી થાય છે. એટલે પૂર્વની સ્થિતિ યાદ રાખે તો એને અહંકાર કનડે નહીં. એટલે ગરીબાઈને યાદ કરવી, ભલે મોટા ઓફિસર થાવ કે ખૂબ પૈસા કમાવ, પણ જ્યારે કાંઈ નહોતું ત્યારે કેવા સાધુ પાસે આવીને બેહતા હતા. એવું ને એવું મોટા થઈ જાઓ ને તોય એવું ને એવું રહે તો ભગવાનનો રાજીપો થાય છે. 8મો દુર્ગુણ પૈસો આવે, અસહિષ્ણુતા, સહનશક્તિ ઘટી જાય પૈસો આવે ને એમ.